શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 23મો સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ભગવાન શ્રીહરિના પ્રાદુર્ભાવથી અસુરોના સમૂહોને આકસ્મિક અનેક પ્રકારના અપશુકનો થવા લાગ્યા. કોઈના હૃદય કંપવા લાગ્યા, તો કોઈના ડાબા નેત્રો તથા ડાબા હાથ આદિ ડાબા અંગો ફરકવા લાગ્યા. આવા અશુભ લક્ષણોથી પોતાના શત્રુનો પ્રાદુર્ભાવ થઈ ચૂક્યો છે એમ જાણી અસુરોએ બાલઘાતીની અનેક કોટરા આદિ કૃત્યાઓ ઉત્પન્ન કરી. તેમાં પણ અતિશય ક્રોધિત થયેલા અસુરગુરુ કાલિદત્તે સૌપ્રથમ પોતે વશ કરેલી ભયંકર આકૃતિવાળી કોટરા આદિ કૃત્યાઓના ગણને છપૈયાપુર પ્રત્યે મોકલી. તેમણે હાથમાં ખડ્ગ આદિ અનેક પ્રકારના આયુધો ઉગામ્યા હતા. ભગવાન શ્રીહરિને પ્રગટ થયે હજુ 6 દિવસ જ થયા હતા. મધ્યરાત્રિનો સમય હતો. સર્વે મનુષ્યો ગાઢ નિદ્રામાં સૂતા હતા. તેવા સમયે ધર્મદેવના ભવનમાં નૈઋત્ય ખૂણામાં સ્થાપન કરેલા સૂતિકા ગૃહમાં એ કૃત્યાઓએ પ્રવેશ કર્યો. અનેકવિધ શરીરવાળી તે કૃત્યાઓએ સૂતિકા ગૃહમાં જોયું તો કેટલીક વૃદ્ધ વિપ્ર સ્ત્રીઓ શયન કરી રહી હતી અને બ્રાહ્મણ શ્રેષ્ઠ હરિપ્રસાદના પત્ની ભક્તિદેવી શૈયા ઉપર બેસીને પોતાના વહાલા પુત્રના મુખ ઉપર દ્રષ્ટિ રાખીને વહાલના સાગરમાં ડૂબી ગયા હતા. હેનરૂપ, સૌપ્રથમ ગણપતિજીનું યથાયોગ્ય પૂજન કરવા પૂર્વક શિવા, સંભૂતિ, પ્રીતિ, સન્નતિ, અનસૂયા અને ક્ષમા આ 6 કૃતિકાઓ તથા કાર્તિકેય અને વિષ્ણુ આદિ બાલરક્ષક અંગદેવતાઓની પૂજા સાથે મહાષષ્ઠી નામના વૈષ્ણવી દેવીનું વિધિપૂર્વક પૂજન કરીને ભક્તિદેવી જાગરણ કરી રહ્યા હતા. તે સમયે ભયાનક મુખવાળી મુખ્ય એક કોટરા નામની કૃત્યાએ પ્રજ્વલિત અગ્નિની કાંતિ સમાન તેજસ્વી ભગવાન બાલશ્રીહરિને ભક્તિદેવીના ખોળામાં રમતા જોયા. બાલશ્રીહરિને ઉપાડી જવા માટે ભક્તિદેવીની નજીક આવીને બોલવા લાગી ત્યારે ભક્તિદેવીનો દૃષ્ટિભંગ થયો ને ઉપર મુખ કરીને જોયું તો પાસે ભયંકર કોટરા ઊભી છે. તે શરીરે નગ્ન છે, મનુષ્યોના આંતરડાની માળા ગળામાં પહેરી છે, ઊંચા કરેલા એક હાથમાં ત્રિશૂળ ધાર્યું છે, બીજા હાથમાં લોહીથી ખરડાયેલ માનવ ખોપરી પકડી છે, માથાના કેશ વિખરાયેલા છે, શરીરે કાજળ જેવી કાળી છે, ગોળ લાલ ઘૂમ નેત્રોના ડોળા કાઢી રહી છે, લાંબા ભયંકર દાંત દેખાય છે. આવી ભયંકર કોટરા ભક્તિદેવીને કહેવા લાગી, હે મૂઢ ભક્તિ, હું બાળકોને પીડનારા ગ્રહોની અધિપતિની કોટરા છું. અત્યારે જ તારા પુત્રનું નિશ્ચય ભક્ષણ કરું છું. મારા ઉગ્ર દાંતોની વચ્ચે પ્રવેશવા જઈ રહેલા તારા પુત્રનું રક્ષણ કરનાર તારા જે ઇષ્ટદેવ હોય તેનું પણ સ્મરણ કરવું હોય તો અત્યારે કરી લે. જો તે અહીં તારા પુત્રનું રક્ષણ કરવા આવે તો તેને પણ આજ મારા ઉગ્ર દાંતોથી ચાવીને ટુકડે ટુકડા કરી ખાઈ જઈશ, તો પછી તારા પુત્રની શી વિષાત છે. આ પ્રમાણે કહીને પહોળા મુખવાળી અને તીક્ષ્ણ તીખી જીભવાળી દુષ્ટ કોટરા ભગવાનના બળે નિર્ભયપણે બેઠેલા અને અતિ ધીરજશાળી ભક્તિદેવીના ખોળામાંથી અચાનક બાલશ્રીહરિને ગળે પકડીને ઉપાડી ગઈ. તે સમયે અન્ય વિકરાળ પહોળા મુખવાળી અને કુરૂપિણી રેવતી આદિ સેંકડો કૃત્યાઓ દોડી આવીને, આ બાળકને છેદી નાખો, એને ભેદી નાખો, અરે મારી પાસે લાવો, એને મારી નાખો, આ પ્રમાણે ઊંચેથી બરાડા પાડતી પાડતી શ્રીહરિને ઉપાડી આકાશ માર્ગે અદૃશ્ય થઈ ગઈ. હે રાજન, ત્યારે ભક્તિદેવી કરુણ રુદન કરવા લાગ્યા. તે સમયે નારાયણનું સ્મરણ કરી માળા કરતા વિપ્રવર્ય ધર્મદેવ ભક્તિદેવીનું રુદન સાંભળીને તત્કાળ દોડીને ત્યાં આવ્યા. તે સમયે ભક્તિદેવી ગાઢ સ્નેહથી હે પુત્ર, હે પુત્ર એ પ્રમાણે આક્રંદ કરતા કરતા મૂર્છિત થઈને ઢળી પડ્યા અને પુત્રને નહીં જોતા ધર્મદેવ પણ મૂર્છિત દશાને પામ્યા તથા અન્ય ઘરમાં રહેલા સ્ત્રી પુરુષો પણ શોકાતુર થઈ રડવા લાગ્યા. હે રાજન, ભક્તિ અને ધર્મ શ્રીહરિના વિયોગથી મૂર્છા પામ્યા છે એવું જાણીને તે બંને દ્વારા પૂર્વે બહુ મોટા ઉપચારોથી આરાધના કરાયેલા હનુમાનજી તત્કાળ ત્યાં આવ્યા ને બંનેને મૂર્છામાંથી જગાડવા લાગ્યા. હે દેવી, હે ભક્તિ, તમે સૂતા છો કેમ? જાગો, જાગો. હે વિપ્ર, હે હરિપ્રસાદજી, તમે પણ જાગો, કેમ સૂતા છો? આ પ્રમાણે હનુમાનજીનું આહ્વાન સાંભળીને ધર્મ અને ભક્તિ મૂર્છામાંથી જાગૃત થયા તેવો ચોધાર આંસુએ રડી રહ્યા હતા. આ રીતે એકદમ વ્યાકુળ થયેલા, ઊભા થઈ રહેલા ધર્મ અને ભક્તિને દિવ્ય શરીરધારી કપિશ્રેષ્ઠ હનુમાનજીના દર્શન થયા. તેમણે તેલે સહિત સિંદૂરનો શરીર પર સુંદર લેપ કર્યો હતો. કંઠમાં આંકડાના પુષ્પની માળા ધારણ કરી હતી. તેમનું સ્વરૂપ અતિ દર્શનીય અને રમણીય જણાતું હતું. તમે આટલો બધો શા માટે ખેદ કરી રુદન કરો છો? આ પ્રમાણે હનુમાનજીએ પૂછ્યું ત્યારે તેમના આવા મધુર વચનો સાંભળી ભક્તિદેવી કહેવા લાગ્યા કે હે બાલકપી, મને સુખ ઉપજાવે એવા મીઠા મધુરા વચનો બોલનારા પવિત્ર મૂર્તિ આપ કોણ છો તે કહો. અતિ સંકટમાં આવી રહેલા મારા પુત્રને હમણાં જ કોટરાદી બાલગ્રહ કૃત્યાઓ ઉપાડી ગઈ છે, એથી હું રડું છું. પોતાના દર્શનથી કંઈક ધીરજ પામેલા ભક્તિદેવીનું આવું વચન સાંભળી હનુમાનજી કહેવા લાગ્યા, હે ભક્તિ, હું હનુમાનજી સીતાપતિ ભગવાન શ્રી રામચંદ્રજીનો સેવક છું. તમે બંને મારા દ્રઢ ભક્ત છો. તમને દુઃખ પડ્યું છે એમ જાણી એ દુઃખને દૂર કરવા માટે હું તમારી સમીપે આવ્યો છું. હે ભક્તિદેવી, આ પૃથ્વી પર તમારા પુત્રને બાલગ્રહ કૃત્યાઓ કે તેના વૈરી અસુરો કે સિંહ વાઘ આદિ હિંસક પશુઓ પણ મારી શકે તેમ નથી. કારણ કે તમારા પુત્ર થકી તો અખિલ બ્રહ્માંડને ભય ઉપજાવનાર કાળ પણ થરથર કંપે છે. તેથી તમોએ કોઈ પણ જાતની ચિંતા કરવી નહીં. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, હનુમાનજીએ આ પ્રમાણે ભક્તિમાતાને આશ્વાસન આપીને પોતે સ્વેચ્છાએ મનુષ્ય શરીર ધારણ કર્યું અને પોતાના ભક્તજનોના ચિત્તને હરણ કરનારા છે એવા બાલમૂર્તિ નારાયણ ભગવાન શ્રીહરિને કૃત્યાઓ થકી મુક્ત કરવા માટે તત્કાળ ત્યાંથી નીકળ્યા અને આ બાજુ કૃત્યાઓ બાલશ્રીહરિને આકાશ માર્ગે ઉપાડીને ગામ બહાર આવેલી. ત્યાં મનમાં શ્રીહરિને ખાઈ જવાની ઈચ્છા ધરાવતી હતી, પણ બાલશ્રીહરિની અગ્નિ વર્ષાવતી દૃષ્ટિથી કૃત્યાઓના ભયંકર રાક્ષસી શરીરો જાણે અગનગોળો ઉપાડ્યો હોય તેમ બળવા લાગ્યા. તેથી તત્કાળ તેણે શ્રીહરિને આકાશમાંથી પડતા મેલી દીધા. જન્મથી જેને હજુ 10 દિવસ પણ થયા નથી, માત્ર 6 દિવસના છે એવા બાલ શ્રીહરિને પિશાચણી કૃત્યાઓએ જ્યારે નીચે ધરતી પર ફેંકી દીધા ત્યારે જાણે કાંઈ થયું જ ન હોય તેમ પૃથ્વી પર તે જ ક્ષણે નિદ્રાધીન થયા. તે સમયે શીતળ કિરણોવાળા ચંદ્રમાં પોતાના અમૃતમય કિરણો વડે શ્રીહરિને સુખ આપતા હોય તેમ સેવા કરવા લાગ્યા. આ બાજુ આકાશમાંથી શ્રીહરિને નીચે પડતા મૂક્યા પછી પણ કોટરા આદિ કૃત્યાઓ હાથમાં ધારણ કરેલા ત્રિશૂળો ઉગામીને વિકરાળ દૃષ્ટિથી બાળ શ્રીહરિને જોતી જોતી પોતાના ભયંકર લાંબા લાંબા તીક્ષ્ણ દાંતોથી અધરોષ્ઠને દબાવી મારવાના આશયે આકાશમાં આમ તેમ ઘૂમવા લાગી. ત્યાં તો તેઓને એકાએક પ્રલયકાળના અગ્નિ જેવા મહાભયંકર શ્રીહરિ જોવામાં આવ્યા અને આકાશ માર્ગે રહેલી તે કોટરા આદિ કૃત્યાઓ આકુળ વ્યાકુળ થઈ બળવા લાગી. ભયથી શરીર અતિશય કાંપવા લાગ્યા. પછી તો શ્રીહરિને સામે પણ જોવા સમર્થ થઈ નહીં. ત્યાર પછી થરથર ધ્રુજતા તેઓના હાથમાંથી ત્રિશૂળો નીચે પડી ગયા અને શરીરે પરસેવો છૂટી ગયો. અમે ફરીને આ છપ્પૈયાપુરમાં ક્યારેય આવશું નહીં એમ બોલતી અને પિશાચ જાતિની ચી ચી એવા શબ્દોની ચિચિયારીઓ પાડતી પોતાના સમૂહો સાથે કોટરા ત્યાંથી ભાગવા લાગી. આ બાજુ ધર્મદેવના ભવનમાંથી આકાશ માર્ગે ઉડેલા હનુમાનજી ધનુષમાંથી છૂટેલા તીરની જેમ વેગથી તત્કાળ ત્યાં આવ્યા. તે સમયે ભયંકર શરીરધારી પહોળા મુખવાળા લાંબા તીક્ષ્ણ દાંતવાળા વજ્રપાત જેવો ભયાનક કિલકિલાટ આવાજને કરતા હનુમાનજી ભાગવા માટે દોડાદોડ કરતી કૃત્યાઓને લાંબો પૂછડો કરી ભેળી કરીને ઘાસના પૂતળાની જેમ બાંધી પોતાના પ્રાણપ્રિય શ્રીહરિને પીડા આપતી હોવાથી તેઓ ઉપર અત્યંત ક્રોધે ભરાયેલા હનુમાનજી પગનો પ્રહાર કરવા લાગ્યા. હનુમાનજીના પ્રહારથી મૃતપ્રાય થયેલી કૃત્યાઓ અત્યંત દુઃખી દુઃખી થઈ ગઈ અને કંઠે પ્રાણ આવી ગયા, પરંતુ પ્રારબ્ધ કર્મ વશે તેઓના જીવ બચ્યા. ત્યાર પછી કૃત્યાઓના ગણને દૂર ફેંકી હનુમાનજીએ સૌમ્ય મનોહર શરીર ધારણ કરી તત્કાળ પ્રેમથી શ્રીહરિને બે હાથે તીડી લીધા. ત્યાર પછી મંદ મંદ હાસ્ય કરતા ભગવાન શ્રીહરિને નિરખી હનુમાનજીએ પ્રેમથી દર્શન કર્યા અને ધીરે ધીરે ચાલીને ઘર તરફ આવ્યા અને ભક્તિમાતાને શ્રીહરિ સોંપ્યા. મૃત્યુના મુખમાંથી પાછા ફરેલા પોતાના બાળકને પામી ભક્તિદેવી કપિશ્રેષ્ઠ હનુમાનજી પ્રત્યે કહેવા લાગ્યા કે હે દેવ, તમે આ મારા બાળકને મૃત્યુના મુખમાંથી ઉગાર્યો છે, તેથી તમે મારા જીવનદાતા છો. રામના અનુજ લક્ષ્મણજીને જીવનદાન આપનારા તમારા માટે આ કાર્ય અઘરું નથી તે પણ હું જાણું છું. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ભગવાનની માતા ભક્તિદેવીના આવા વચનો સાંભળી બધું જ જાણનારા અંજનીપુત્ર હનુમાનજી કહેવા લાગ્યા, હે કલ્યાણી, તમારો આ બાળક છે તે દિવ્ય છે, કોઈ પ્રાકૃત બાળક નથી, આટલું તમે સત્ય જાણો. હે ભક્તિ, આ આશ્ચર્યકારી બાળક પોષ્યવર્ગે સહિત તમારું રક્ષણ કરશે અને પોતાના શરણે આવેલા અન્ય સંસારી જનોની પણ સંસારના દુઃખો થકી રક્ષા કરશે. એટલા જ માટે એનું તમે જતન કરજો અને એને વિશે જ તમે અધિકને અધિક સ્નેહ રાખજો. આ પ્રમાણે ભક્તિદેવીને કહી હનુમાનજી ભક્તિપુત્ર ભગવાનના રમણીય મુખકમળના દર્શન કરવા લાગ્યા. તે સમયે મનોહારી બાલપ્રભુ પણ મંદ મંદ હાસ્ય કરવા લાગ્યા. મનુષ્ય લીલાનો વિસ્તાર કરવા ઈચ્છતા બાલમૂર્તિ શ્રીહરિની ઈચ્છાથી ભગવાનનો સંકલ્પ સમજીને હનુમાનજી ત્યાંથી અંતર્ધાન થયા. આ રીતે હનુમાનજીનું સામર્થ્ય નિહાળી ધર્મ અને ભક્તિ અતિશય આશ્ચર્યચકિત થયા અને લૌકિક બાળકની જેમ પોતાના પુત્રને પણ નવું જીવન પ્રાપ્ત થયું છે એમ માનવા લાગ્યા. અને આ મારા બાળકની વાયુપુત્ર હનુમાનજીએ પિશાચી એવી કોટરા આદિના સમૂહ થકી રક્ષા કરી છે. આ પ્રમાણે ધર્મ અને ભક્તિ અતિ આશ્ચર્યપૂર્વક જનસમૂહ પ્રત્યે કહેતા હતા. જે દિવસથી હનુમાનજીએ પોતાના બાળકની રક્ષા કરી તે દિવસથી ધર્મ અને ભક્તિને હનુમાનજીને વિશે પરમ ભક્તિની વૃદ્ધિ થઈ અને વારંવાર સંબંધીજનો આગળ તે હનુમાનજીનો મહિમા કહેવા લાગ્યા. અને તે જ દિવસથી આરંભીને તે બંને જણે તથા તેના સર્વે સંબંધીજનોએ પણ દર શનિવારે પ્રેમથી હનુમાનજીના દર્શન અને પૂજન કરવારૂપ વ્રતનું નિયમ ગ્રહણ કર્યું. હે રાજન, ત્યાર પછી હરિપ્રસાદે કૃત્યાઓએ ઉત્પન્ન કરેલ પીડાની શાંતિને માટે વેદોક્ત મંત્રોથી શાંતિકર્મ કરાવ્યું અને સુમધુર ભોજન વડે ભૂદેવોને તૃપ્ત કર્યા, તેમજ નારાયણ કવચના પાઠ કરવારૂપ જપાત્મક યજ્ઞ પણ કર્યો. આ રીતે ભગવાનના બાલચરિત્રોની કથા સંભળાવતા સુવ્રત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, હે રાજન, આ લોકમાં ભગવાનનું આ બાલચરિત્ર કહેનારના તથા આદરપૂર્વક સાંભળનારના સમસ્ત પાપના સમૂહોને બાળીને ભસ્મ કરી નાખે છે. એટલા માટે જીવાત્માઓના અધિપતિ પરમાત્મા નારાયણના આ બાલચરિત્રોની કથા શ્રદ્ધાપૂર્વક સાંભળતા તમને મેં પ્રેમથી સંભળાવી છે. તમે પણ પરમ આદરની સાથે આ કથાને તમારા અંતરમાં ધારણ કરો. આ પ્રમાણે શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવનના મેં ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં હનુમાનજીએ બાલ શ્રીહરિની રક્ષા કરી એ નામે 23મો અધ્યાય પૂર્ણ થયો.